શબરીની પૂર્વ કથા પૂર્વજન્મની એવી છે, એ મહારાણી હતા અને પોતાના પતિ મહારાજા સમ્રાટની સાથે પ્રયાગ ગયેલા, કુંભનો મેળો હશે. તો આ મહારાણીને એમ થયું કે સ્નાન તો કર્યું પણ મારે સત્સંગ શ્રવણ કરવો છે, સાધુ સંતોની મુખની કંઈક વાણી સાંભળવું, પણ હવે એ ઓજલ પડદા એ જમાનો ક્યાંય જવાય નહીં, એ રંગરક્ષકો એ બધું આ એના જનાજા પ્રમાણે બધું રહેવાય તો ક્યાંય જવાય દે નહીં, કાંઈ લાભ ન લેવાય. તને બહુ દુઃખ થયું, ઘણી વાર વાત કરી મારે જેવું છે, આપણે આમાં આ રાજઘરાનાની આમ રીત છે એમ આપણે ખુલ્લે આમ જઈને ત્યાં બેસી ના શકીએ, સાધુ સંતોની સભા હોય ને આવે છેલ્લે કે પહેલે કે એમાં રાજરાણી એ જમાનામાં ક્યાં, આજે હજી ઘણી જગ્યાએ ઓજલ પડદા છે તો શું કરે. એટલું બધું દુઃખ થયું કે આવા દેહનો ફાયદો શું, કે જો આપણે સત્સંગ ન કરી શકીએ, આપણે આવી રીતે લાભ ન લઈ શકીએ, એટલું બધું આ શરીર પ્રત્યે એને એટલું થઈ ગયું. એ દેહ પછી એને એમ થયું કે આવા ઊંચ કુળના દેહ જ નકામા છે, કે આપણને સાધનો જ ન થાય, એટલે નિમ્ન કુળનું દેહ હે ભગુ પ્રભુ મને આપજે. અને બીજે જન્મે શબરી ભીલ થયા, તો હવે ત્યાંય પાછું નડ્યું કે તમે ભીલ છો, હવે તમને ક્યાંય બીજે ઘૂસવા ન દેવાય. હવે એને માગ્યું તો પાછું આ લોચો પડ્યો. એટલે થોડા દિવસ પહેલા એક હરિભગતનો મારા પર ફોન આવ્યો હતો, તો એ બધી વાત કરતા હતા, મારે બીજા જન્મે આવી ઈચ્છા છે ને આવી ઈચ્છા છે, સત્સંગ આવી ઈચ્છા છે ને કથા વાર્તા કરવી છે. મેં કીધું કાંઈ આપણે સંકલ્પ ન કરાય, આપણે હલવાઈ જઈએ. આપણી ગણતરી કેટલી, આમ આજે શબરીએ ગણતરી કરીને ગોઠવી, હવે શુદ્ર થયા બરાબર છે પણ લાભ તોય ના મળ્યા. આપણે ભજન કરાય, હા આપણે એનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ, એનું સાધન બનાવીએ, એનો ઉપયોગ કરવો એ કરે, યુઝ મી, પણ પછી આપણે લિસ્ટ ન અપાય તું આમ યુઝ કરજે એમ. કારણ કે આપણે ગોઠવીએ આપણે ને આપણે આપણી જ માયામાં ભરવાઈ જાય ને. તો શબરીને હવે વીલ છો, નિમ્ન કુળ છો, તો હવે એને કંઈક કોઈ જગ્યાએ કંઈ લાભ ન મળે, પણ એક અવસર અને એક દ્વાર શું, રામ નામનો સ્મરણ કરવાનું. તો રામ એને દ્વાર સામે આવ્યો ને, એટલે રામ નામ હરિસ્મરણ, ભગવાનના નામનું સ્મરણ, એના જેવું સરળ અને ઉત્તમ કોઈ નહીં. આ આપણે જૂનાગઢનો ગોવો ભંગી, નહીતર શું સાધન કરે, પણ માળો ક્યાંય લગ્નમાં જવાનું તો ઢોલ વગાડે પહેલાં રાધારામણ સ્વામિનારાયણ મંદિરે પ્રદક્ષિણા કરે બહાર મોટે મંદિરમાં, અને ધૂન ગાતો ગાતો પછી જાય, ભંગીનું કામકાજ છે. પણ કેવા વૈષ્ણવ જેવા ધર્મો પાળે, નાગર ગ્રહસ્થની એમ કહી દે મને તમારી કઢી ન ખપે, લે ભંગી. એટલે નાગર કે તું તો જાતનું ભંગી અને અમારી કઢી તને ન ખપે, તો કે બા માફ કરજો, તમે છે ને સ્વાદ્યા બહુ આવો, તમે એમાં લસણ ને એવું બધું નાખો, અમે સ્વામિનારાયણ પંથ પાળી એટલે અમે લસણ ડુંગળી ન ખાઈએ, ભંગી. આમાં પછી કોણ ઊંચું, ઈ કે તમે, બોલો. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી શકે છે, બીજું કાંઈ કરી નથી શકતા. પણ એને નાયણદાસ સ્વામીએ જૂનાગઢના મહાસમર્થ સંત એમણે કીધું, ગોવા અહીંયા કદાચ જાતિ વર્ણને લીધે તું છોડો છેટો રહેતો જ, પણ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, દેહ મૂકીશ ને ત્યારે અક્ષરધામમાં હું તું બે હાર વાર ગોઠણ દબાવીને બે છે. માટે ભજન કરજે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. લો સીધું સરળ અને અક્ષરધામમાં ગોઠણ ઉપર ગોઠણ દબાવીને બે. છાણી ગામમાં હરિજનો કેવા ચોખા ચણા, તમે મંદિર જોવો કેવું ભજન અને કેવું શ્રીજી મહારાજ વખતથી સત્સંગ. તો લીમલીનો સગ્રામ વાઘરી શું કરી જાણે, એક વાર આવો મહારાજ મારી ઝૂંપડી. અડધી રાતે ભાગ્યા ભગવાન સ્વામિનારાયણ અને સગ્રામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરનારો એની ઝૂંપડીએ ગયા. મહારાષ્ટ્રમાં ચોખા મેળા થઈ ગયા. હરિજન ભાઈ કથા તમે જુઓ, બીજા શું સાધન એ વર્ણમાં થાય, નિમ્ન વર્ણમાં. પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હે વિષ્ણુ હે વિઠ્ઠલ હે વિઠ્ઠલ, એમ જ ભજન કરે. અને કામ કરવાનું, ચામડા ચૂથવાનું, મરેલા ઢોર ઢસડવાના, ક્યાંય કૂતરું મર્યું, ઢોર મર્યું, વાછળું મર્યું, ગાય મરી, ભેંસ મરી, ઘોડું મર્યું, ગધેડું મર્યું, ઢસડવાનું કામ ચોખા મેળાનું. ભાઈ શું જોઈ રહ્યા છો, પણ ઢોર ઢસડતા મરતા મરેલા મરદા એ ઢસડવાનું કામ કરતા કરતા દોરડું બાંધ્યું હોય, ખભે આંટી મારી હોય, ઢોર મરેલું ઢસડતો જતો હોય, અને હે વિઠ્ઠલ હે વિઠ્ઠલ હે વિઠ્ઠલ હે પંડરીનાથ, એમ ભજન કરતો હોય ચોખા મેળા. વિચાર કરો કામ કરતા કરતા એની આયુષ પાકી વરદ થઈ ગયા, હવે તો નાનું વાછોડું મરી ગયું હોય તો એનાથી ઢસડાતું નથી, તો ભાઈ આંખો આપણી અહીં આગળ છે ને પાછળ વહી જાય એવું છે. હવે આ વ્રત થયા, વિઠ્ઠલ વિઠ્ઠલ ભજન કરે છે, પણ હવે મજૂરી તો કરવી પડે રોટલો કાઢવા માટે, મરેલું ઢોર ઢસડાતું નથી. ત્યારે પંઢરીનાથ ભગવાન વિષ્ણુ નારાયણ બીજા ભંગીનું હરિજનનું રૂપ લઈ ચોખા મેલાની હારી આવે. ચોખા મેલાની કે હું તમને મદદ કરાવું બાપા, તમે કોણ છો, તમારી જ્ઞાતિના છે, એક દોરડું વધારે બાંધો. એક બાજુ ચોખા મેળા ઢસડે ને બીજું બાજુ દોરડું બાંધીને ભગવાન વિષ્ણુ નારાયણ મરેલું ઢોળ ચોખા મેળા સાથે ધરે. ક્યાં તમને આવા આવા આવા કેવળ નામ જપ કરનારાને ભગવાન જેવો આધીન થાય છે એવો બીજા કોઈ સાધનો કરનારાને આધીન નથી થતો. મરેલા ને ક્યાં કથા મળે નહીં તમને આવી કે મરેલા ઢોળ એની હારે ઢસડવા ભગવાન આવતો હોય. ત્યાં સુધી છે એનો એની પત્નીને પ્રસૂતિનો સમય થયો અને મેઘલી રાત અને બીજું કોણ મળે અને એને પ્રસવની પીડા ઉપડી. માં લક્ષ્મી દાયણનું રૂપ લઈને આવી અને એને દીકરાનો જન્મ કરાવ્યો અને એ દીકરાનું નામ કર્ણ મેળા પાડ્યું. કર્ણ મેળા પણ એવો ભક્ત થયો. કોણ પ્રતાપ, કેવળ નામ સ્મરણ. ભગવાન લક્ષ્મીજી જેની પ્રસૂતિનું કામ કરે, ઓહો દાયણનું કામ કરે, મરેલા ઢોર જેની આને ઢસડે, એ આધીન શા માટે થયા? ભજન કરે છે, નામ સ્મરણ કરે છે. જોયો ને તમે સરળ કેટલું અને કેટલું ભગવાનને આર્દ્ર કરી દે છે, આધીન કેટલા કરી દે છે. આપણે એવા મૂર્ખા છીએ કે આપણે ભજન નથી કરી શકતા, બીજું બધું કરીએ, ભજન ના થાય. આ કઈ કઈ ને કઈ આમ આ બૌદ્ધિક વિવેચન કરવાનો જ ખાલી અર્થ નથી આ, પણ આમાં ચટકી લાગે ભજન કરવાનું. કોઈ દી માળા ન પકડતો એ જો માળા કરતા થઈ જાય તો કામ થઈ જાય. બસ ભજનનો આવો આવો પ્રથમ. એટલે બ્રાહ્મણ પણ કરી શકે અને શુદ્ર પણ કરી શકે, સાજો પણ કરી શકે, માંદો પણ કરી શકે. એટલે નહીતર માંદો હોય, બેડ રિડન હોય, સાવ પથારી વસ આધીન થઈ ગયો હોય, એ બીજા શું સાધનો કરે? ન બેસી શકે, ન સૂઈ શકતો હોય, શું સાધનો કરે? બીજા તપ યજ્ઞ યાગાદિ બીજા અનુષ્ઠાન પારણો કાંઈ કરે? ઉચ્ચાર ન નીકળી શકતો હોય પણ મનમાં ભગવાનના નામનું ભજન સ્મરણ કરી શકે. અરે લૂલો લંગડો હોય, બહેરો મૂંગો હોય, આપણે વાળા આ બાપા આવતા ને મનર બાપા, વેરા મૂંગા લ્યો, પણ ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અને કેવો પ્રેમ. પણ ભગવાનનું કીર્તન ગાતા હોય તમે જો આંખમાંથી પાણી હાલ્યા જતા. બીજા ગાતા હોય પેલા પોતે આમ થોડું ભણ્યા ને પછી બેરા મૂંગા થઈ ગયા, એટલે આમ ભણેલા એટલે વાંચતા બધું આવડે. કીર્તનો બોલતા તે કોઈને પાનું ગાટી દે એટલે એને ખબર, એને સંભળાય નહીં, પણ એમ કે આ રીતે હાલ્યા જાય છે. એ બધા ગાતા હોય પણ આ કડી વાંચતા હોય અને આમ જે ડોલતા હોય આંખમાંથી પાણી હાલ્યા જતા એવા, અને રોજ મંદિરે આવે. છોકરા પણ એટલા કેવા એના બિચારા, એના એટલા ભાવિક કે બાપાને ભગવાનની જેમ સાચવે, માવતરને જો બાપ જેવી એમ ઠાકોરજીની સેવા કરે એમ કરે. અને બાપાએ પણ રોજ આવે, કોઈ દિવસ ઠાલે હાથે મંદિરે ના આવે, ક્યારેક સરસ પોપૈયું લાવે, ક્યારેક કંઈક બીજું ફ્રૂટ લાવે, કંઈક વાર પરબ હોય તો કંઈક આમ થાળ કરો, આમ કરો, તેમ કરો. હા આપણે કંઈ કેમ શ્રીજીના વાલા સંતો એમ, એટલે એ લખીને આમ બોલે, શ્રીજીના વાલા સંતો જમે મને મજા આવે. એટલે કેવા ભાવ છો, પણ ભજન કરી શકે. અંધ હોય તોય ભજન કરે. સુરદાસ જુઓ તમે, આપણે જે સુરદાસના પદો ગાયા છે ને, એ સુરદાસ જન્મથી જ અંધ છે હો, અને આંખો ફોડી નાખી હતી એ જે કથા છે ને, એ બિલ્વ મંગળ સુરદાસ. સુરદાસ કુલ ત્રણ થયા છે, એટલે એક છે જે આંખો ફોડી, એ બિલ્વ મંગળ સુરદાસ જે નબીરા હતા અને વૈશ્યાની પાછળ ગાંડા થયા હતા અને પછી એમણે બધો ત્યાગ કર્યો અને પછી પાછો વિકાર જાગ્યો એટલે બે આંખોમાં ધગધગતા સૂયા, ચાંપી દઈને આંખોને ફોડી નાખી, એ બિલ્વ મંગળ સુરદાસ. પણ આપણે જેના કીર્તનો ગાય છીએ અને જે વલ્ભાચાર્યને સમકાલીન હતા, એ સુરદાસજી જન્મથી અંધ હતા અને એ જો ભજન શું કરે છે, કૃષ્ણનું ભજન કરે છે. ભાઈ એની તો ઘણી ભાઈ એવી કથા છે, દેખતા ન દેખે એવું આંધળા દેખે, પણ ભજન ભજનનો પ્રતાપ જો. એ સુરદાસજી ચાલ્યા જાય છે, એમાં હવે રસ્તો ચુકાઈ ગયો, નવો રસ્તો આવે એટલે અનુભવ ન હોય, નહીં તો રોજનો રસ્તો આપણે ભૂલા પડી જાય, પણ એ ડગલાય ભૂલે નહીં. એટલે જ્યાં ચાલતા જાય એમ નજીક મોટો કૂવો નજીક આવતો જાય. ભગવાન ગોલોક ધણીને ચિંતા થઈ કે મારું ભજન કરે છે ને હમણાં સુરદાસ ભાડિયા કૂવામાં પડશે, તો કાલ મારું ભજન કોણ કરશે, મને કોણ દયાળુ કહેશે, અને જેણે મારું ભજન કર્યું એનું પતન થાય. બાલ સ્વરૂપ કૃષ્ણ આવી ગયા અને એવું મીઠું મળ્યું, બાબા ઇધર મત જાયો, ઇધર બહુત ગઢા બહુત ગઢા હે, બહુત ગહેરા કુવા હે, ઇધર ચલ્યો ઇધર ચલ્યો, એમ કરીને હાથ પકડી લીધા. એવો માસૂમ ગુલાબ જેવો હાથ, પણ હવે અંધને બધી શક્તિ આ સ્પર્શમાં હોય, અને મીઠું બોલે અને સ્પર્શ હાથમાં લીધો, આ કોઈ બીજો નાનો છોકરો ન હોય, પણ આમ જેમ એમ લાગ્યું આ બાલ કૃષ્ણ પ્રભુ જ છે. હા આવી ગયો છે, હા બેટા કિધર ચલે, ઇધર ચલો ઇધર ચલો. હા પછી સુરદાસજીને થયું, હવે તો મૂકવો જ નથી, માથ હાથમાં આવ્યો છે હવે મૂકવો નથી, એમ જે પકડી રાખ્યો બાબા ઇધર ચલો, હા એમ કરી લાકડી પકડાવીને છટકી ગયા. એ હાથમાં કોઈને આવે એ જેવા છટક્યા અને સુરદાસજીએ ટટાર થઈ ગયા અને જે પડકાર કર્યો છે ને, કે બાઈ છુડા કે જાત હો નિર્બલ જાની કે મોય, બાઈ છુડા કે જાત હો નિર્બલ જાની કે મોય, પણ હિરદે સે જો તુમ જા સકો તો મરદ બખાનું તો, પર હિરદે સે જો તુમ જા સકો તો મરદ બખાનું તો, તો તું સાચો મરદ, અહીંથી નીકળી જો. નામ જપ કરવા વાળા છે એટલે સાજો હોય માંદો હોય અંધ હોય રોગી હોય કુબડો હોય, અરે ભલે ને વાંકું ચૂકું મોઢું હોય, પણ હરી ભજતો હોય મીઠો, અને આમ ચાંદા જેવું મુખ હોય, પણ ભગવાનનું નામ જેના મોઢામાં ન હોય તો એ મોઢું તો સંત કવિઓએ કીધું છે કે એના મોઢામાં તો થૂકવા જેવું છે, એવું છે. હા એવું કીધું. મથુરા શબ્દ ક્યાં અર્થ હે? હા ઉત્તર પ્રદેશના બધા મથુરાવાસી વૃંદાવનવાસી સાધુ સંત કહેતે એ વાત કે મથુરા કા અર્થ ક્યાં હે, કે જિસકે મુખ મેં પહેલા અક્ષર મ અંતિમ અક્ષર રા, મતલબ ક્યાં હો રામ, મથુરા પહેલા છેલ્લા રામ, જિસકે મુહ મેં રામ નહીં ઉસકે મુહ મેં બીચલા દે થૂ, મથુરા બીચ મેં થૂ, તો જિસકે મુહ મેં રામ નહીં ઉસકે મુહ મેં થૂ. ભગવાનનું નામ ન જપે બરાબર ગમે તેવો હોય હરિભજન કરી શકે છે ભાઈ. અને ભાઈ સાંભળો સાંભળો સાંભળો, ગરીબ પણ કરી શકે ને તવંગર પણ કરી શકે, કોઈ કોઈ અવરોધ નહીં. રામ રામ છે ને, ભણવામાં ભેજું જોઈએ, ભણવામાં ભેજું જોઈએ, મજૂરીમાં બળ જોઈએ, બુદ્ધિ વિના ધંધામાં મોટું નુકસાન છે. રામ ભક્ત કહે એક વાત યાદ આવી ગઈ કહી દઉં, સહેલું ને સસ્તું એક હરિ કેરું નામ છે. ભણવામાં ભેજું જોઈએ, કોમ્પ્યુટરના ક્લાસ હાલતા હોય પછી સાહેબે પરીક્ષા માટે એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે MS ઓફિસ વિશે તમે શું જાણો છો, હવે એ તો કોમ્પ્યુટરનો પ્રોગ્રામ છે, MS ઓફિસ વિશે તમે શું જાણો છો, જાણો છો, તો પેલો છોકરો કે સાહેબ એડ્રેસ આપો તો જઈ આવું. હવે તે શું ભણ્યો એ કોમ્પ્યુટરના ક્લાસમાં ભણ્યો શું એ, એડ્રેસ આપો જઈ આવીશ. એટલે ભણવામાં ભેજું જોઈએ, મજૂરીમાં બળ જોઈએ. હવે કંઈક મજૂરી કરવી હોય, આ ચણતરમાં રહેવું હોય કે રેલવે ઉપર કુલી થવું હોય કે કોઈ સામાન ઢોવાનું કામ કરવું હોય, તો મજૂરીમાં બળ જોઈએ. બળ વગર કંઈ થાય? આપણે આ વાળવા ચોળવા માટે લઈ આવીને પછી આપણે કે તમારી કેડ પકડી રાખો તો વાળી દઉં, એને કોણ રાખે? મિજાગરા ખડી ગયા હોય એને કોણ રાખે? બળ જોઈએ. અને બુદ્ધિ વિના ધંધામાં મોટું નુકસાન છે. શૂઝ, જોડાની, પગરખાની, જૂતાની મોટી દુકાન, સરસ ફેમસ, બાટા કે ગમે તે એવું બધી કંપનીના રાખતા, એકનું શું કામ રાખીએ. તો એ દુકાન, એમાં એક જણો બૂટ ચંપલ લેવા આવ્યો, તો સરસ મજાની એક બૂટ ચંપલ, બૂટની જોડી એને ગમી ગઈ, એટલે 700 રૂપિયા, બહુ સારું ગમી ગયા છે, મને આપી દો. પણ સાહેબ એક વિનંતી છે, મારી પાસે 300 રૂપિયા જ અત્યારે છે, 400 હું કાલે આપી જઈશ, પણ મને શું છે, મારે બહુ જરૂરી છે એટલે મને બૂટ આપો. એટલે શેઠ કે કંઈ વાંધો નહીં, એમાં શું વાંધો, 300 આપો, 400 તમ તારે કાલે આપી જાય, પણ એમાં સંકોચ નહીં કરવાનો. એટલે ફટાફટ એને લાવીને તારે બૂટ બાંધીને એમને આપી દીધા, એટલે 300 રૂપિયા મૂકીને નીકળી ગયો. એ ઓલો ગ્રાહક હતો એને હાજરીમાં છોકરો કાંઈ બોલ્યો નહીં જુવાન બાપુજી સામે, પણ જેવો ગયો ને એટલે પછી છોકરાને બાપુજી સાથે વિરોધ બહુ થયો, કે પપ્પા આમ ધંધો ના થાય, તમે જૂના છો, જૂના માણસ છો, એટલે આમ વિશ્વાસ મૂકી ગયો, હવે જમાનો બદલાઈ ગયો છે, અત્યારે દુનિયા ગોળ નથી, 420 છે. હવે તમે એને આપી દીધા, એ આપણે એને તમે પાછા એટલા ભોળા, નથી ફોન નંબર લેતા, નથી એનું નામ પૂછતા, નથી એનું ગામ પૂછતા, નથી એનું એડ્રેસ લેતા, અને સીધે સીધા 400 રૂપિયા એમને મૂકી દીધા માથે. એ આવતું આવે કોઈ એમ? તો કે દીકરા, મેં બહુ જાજા ચોમાસા જોયા છે, કાલ સવારે 9 વાગે દુકાન આપણે ખોલશું ને ત્યારે સૌથી પહેલા એ હશે, પેલો એ આવવાનો છે. અરે બાપુજી, પણ કેવી રીતે આવે, આપણે કઈ ઓળખાણ પરખાણ વગર? અરે 9 વાગે દુકાન હજી ના ખોલ ત્યાં એ આવશે. કેમ? તો કે બે બૂટ જમણા પગના બાંધી દીધા છે, એને શું કરશે 300 રૂપિયામાં? એના 300 છોડાવાય આવવું પડશે. આને આને ધંધો કર્યો કહેવાય? આંધળું ક્યાં નાખી દે, 3 લાખ ખોઈ ના આવે. બુદ્ધિ વગર ધંધામાં મોટું નુકસાન છે. રામ ભક્ત કહે, એક વાત યાદ આવી ગઈ, કહી દઉં કે આ સેલું નું સસ્તું એક હરિ કેરું નામ છે બસ. એટલે સાર્વજનિક બધા જ કરી શકે. ત્રીજી બાબત બહુ સરસ મજાની, સર્વકાલીન, સર્વકાળમાં કરી શકો, હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, કોઈ પ્રતિબંધ નહીં. દિવસે રાતે, અંધારી રાતે, ગમે ત્યારે, ગમે ત્યારે નાતા ધોતા. અરે પેશાબ પાણી કરતા જાજરું બધે જ્યાં હોય બેટા ભજન થાય લ્યો, બાકી નહીં તારા યજ્ઞ કરવો હોય દેહ શુદ્ધિ કરવી પડે, નહીં તો ગરવા ના દે. પણ ભજનમાં કાંઈ દેહ સુધી નહીં, દેહ અરે અપવિત્ર જગ્યાએ બેઠા હો તો બસ કરો, ગમે તે પેશાબ પાણી કરતા અરે ભજન કરો, જાજરું બેઠા ભજન કરો, કોઈને ઘણી વાર લાગી જાય તો ભજન કરો. સમય ક્યાંથી? એવો શાંતિ નો કોઈ ડિસ્ટર્બ કરે જ નહીં. તો આમ બેઠા હો તો વળી બાપુજી તતડાવે, બહુ મોટી ભગત ની પૂછડી થઈ ગઈ છો, પણ આમ ધ્યાન નથી દેતો, ધંધામાં ધ્યાન નથી દેતો, કામ કરી મોકલી જતો નથી, પણ જાજરૂ બેઠો ના પણ એ કે એને તકલીફ છે કબજિયાત ની, ઓલો બેઠો બેઠો ભજન કરતો, એટલે શું વાંધો આવે? ત્યાં કોઈ કઈ કઈ કઈ માથાકૂટ ન કરે, અને ઉલટાને જો સ્ટોપર કેવું કાંઈ ન હોય તો તમે જોરથી બોલો તો ઉલટાને એમ થાય અંદર કોઈ બેઠો છે, લપસ હા, એટલે કોઈ ધક્કો મારે નહીં, આપણી આબરૂ જળવાઈ જાય અને ભજન થાય. એક જણો છે ને, હા ખુલ્લું બારણું રાખીને નાતો હતો, ખુલ્લું બારણું રાખી નાતો હતો, એટલે કોઈ કીધું ને આ ખુલ્લું રાખીને શું કામ ના છે? તો કે તિરાડામાંથી કોઈ આમ આમ જોયા રાખે તો આપણે શંકારી, એટલે ખુલ્લું કરો. તિરાડ માંથી કોઈ જોવે એને શું કામ આપણો મોકો આપવો? એટલે આવા કઈ ઓછા હોય છે બુદ્ધિના ઓછમીર ઓછા હોય છે? એટલે ત્યાં બેઠા બેઠા ભજન થાય લ્યો, આ સીધી ખાલી આમ રમૂજ માટે નથી, ભજન થાય. ચૈતન્ય મહાપ્રભુ એમના એક શિષ્ય હરિદાસ, આ વાતના બે ત્રણ બહુ મીઠી બાબત છે, બે બાબત તો એ તો હરિદાસજી, હવે ચૈતન્ય પોતે જ નામ સ્મરણનો પ્રવાહ મોટો, ધોધ ગંગાના અફાટ ધરા જેવો, કે રાત્રે ઊંઘ ઉઠી જાય તો ચૈતન્ય આંખમાંથી આંસુ આવી જાય. અરે રે, હું કેવો મૂઢ છું, કેટલી સ્થિતિએ પહોંચેલા, હું કેટલો મૂઢ છું કે ભગવાનનું નામ સ્મરણ મૂકી અને ઊંઘને પ્રેમ કરું છું. આવા અને જગન્નાથજી મંદિરે આવે અને જગન્નાથજી આમ ધજા જોવે, જોવે ને કૃષ્ણને સ્મૃતિ થાય, મૂર્છા થઈને પડી જાય. અને એટલો પ્રેમ, અરે શું વાત કરીએ આ પ્રેમીઓની. તો તેમનો શિષ્ય હરિદાસ, એને એટલો નામ સ્મરણ તો ઉતર્યું જોઈએ ઘણામાં બીજા શિષ્યોમાં. એટલે જાજરૂ બેઠા હોય ને ત્યારે હરે કૃષ્ણ જોર જોરથી બોલે. એટલે ઘણા શિષ્યો હોય એને ગમે નહીં કે આ ભાઈ આ જગ્યાએ શું મંડી પીડ્યો છો, બંધરે ને ભજન કરાય પણ આ શું આ એમ જાજરૂ બેઠા બેઠા જોર જોરથી પાછો. એટલે કોઈ ફરિયાદ કરી, બે ત્રણ વાર કીધું પણ માન્યો નહીં કાંઈ હરિદાસજી. એટલે ચૈતન્ય મહાપ્રભુને કીધું કે આ જાજરૂ બેઠા છે. ત્યારે તો કે આવા બાથરૂમ ને એવું નહોતું ને, એટેચ બાથરૂમ એવું કઈ નહોતું, ખુલ્લામાં બધું હોય ને વગેરે બધું બેસવાનું હોય. ત્યાં બેઠ જાજરૂ બેઠા બેઠા કે આ જોર જોરથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, બાબા આ ઠીક ન કહેવાય કાંઈક. એટલે ચૈતન્ય મહાપ્રભુ કીધું બેટા બધાને ઠીક નથી લાગતું તો હવે તારા ત્યાં નામ જપ નહીં કરવાનો, એવી રીતે નહીં કરવાનો, મનમાં કર, શું કામ પેલું લાગે છે એવું કરે છે. સારું ગુરુજી, જેમ તમે આજ્ઞા કરો એમ પ્રભુજી. પણ પછી બીજી નવી વાત પ્રભુજી પાસે આવી કે પ્રભુજી એક જોયા જેવું છે. શું આ શું વિચિત્રતા છે ખબર નથી પડતી. હરિદાસજી જ્યારે જ્યારે જાજરૂ બેસે ત્યારે એક હાથે જીભને ખેંચીને પકડી રાખે છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ ખુદ જોવા આવ્યા તો ખરેખર આ બેઠા હોય જાજરૂ, અને એ ખાતે જીભને કસકસાઈને પકડી રાખે અને પછી જાજરૂ બેઠા. પછી ચૈતન્ય જોયું, એટલે આ તો સાચું છે પણ આવું ક્યાં કરે. નાહી ધોઈને શુદ્ધ થઈને આવ્યા અને પછી પૂછ્યું બેટા આવું કેમ કરે, આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ તમે પ્રતિબંધ કર્યો છે કે તું જાજરૂ બેસે ત્યારે હરે કૃષ્ણ નહીં બોલતો, પણ આ જીભને એવો ચસકો લાગી ગયો છે, બોલ્યા વગર રહેતી નથી, એટલે જીભ પકડી રાખું છું, નહીંતર બોલી જાય. જીભ બોલી જાય છે એટલે હું પકડી રાખું છું, નહીંતર બોલી જાય ને તમારી આજ્ઞાનો ભંગ થાય એટલે જોરથી પકડી રાખું. એને એવી ટેવ પડી ગઈ છે આ લલુડીને કે હરે કૃષ્ણ બોલ્યા વગર રહી શકતી નથી. કેવું કે ત્યારે ચૈતન્ય મહાપ્રભુ ઊભા થઈને ભેટી પીડા કે બેટા બધા તમે આ ફરિયાદ કરો છો પણ હરિદાસજીમાંથી ધડો લ્યો કે ભજન કરનારો કેવો હોય. અને બેટા આમ હકીકત એવી છે કે જાજરૂ પાણી જાવ તો સુખેથી ભજનનો સ્મરણ થાય છે, કરો, એમાં કોઈ પ્રતિબંધ નથી. પવિત્ર હોય કે અપવિત્ર હોય, આ એક બાબત ઘણા પૂછતા હોય છે કે ભાઈ બહેનો છે માસિક ધર્મમાં છે, રજસ્વલા છે થોડો, તો પછી માળા થાય કે નહીં, આમ થાય કે નહીં. અરે ભાઈ, મૂર્તિ જે આપણી ઠાકોરજીનું સિંહાસન પૂજામાં હોય કે પછી પૂજાની પેટી હોય એ મૂર્તિઓને પહેલું તો એનો સ્પર્શ ન થાય. બાકી તમે માળા કરો, ગ્રંથનું વાચન કરો, મંત્ર લેખન કરો, ભક્ત ચિંતામણી વચનામૃત કોઈ સદગ્રંથનો ગીતાજી જે માનતા હોય બધું પાઠ કરો, માળા કરો, જપ કરો, એમાં કોઈ જ વાંધો હોતો નથી. ખાલી મૂર્તિનો સ્પર્શ ન કરો. તમારી જે દૈનિક પૂજા છે એ પૂજાની મૂર્તિઓ છે, પથ્થરના છે, એને ન અડો. અને કોઈ એવા અડાઈ ગયા હોય તો એને ખાલી ધોઈ નાખો. બાકી આ ભજન કરવું ગ્રંથોને ન અડાય કે ભક્ત ચિંતામણી તો ગ્રંથને અડીયા, કોઈ ગ્રંથ અડીયા એમાં ભગવાનનો ફોટો હોય એ પ્રતિબંધ નથી. સેવ્ય સ્વરૂપો છે એનો સ્પર્શ વર્જ છે. બાકી ભજન થાય સૂતકના દિવસો હોય ત્યારે મૂર્તિનો સ્પર્શ ન કરે. બાકી માળા ભજન આ તે બધું થાય, પણ ઘણાને તો સૂતક આવે ને આવું આવે તો ખુશ થઈ જાય. એટલે ઘણાને સૂતક આવે ને પછી અહીં મંદિરમાં હોય ને ત્યાં પૂજા મૂકી જાય, પછી લેવા જ આવે નહીં, લેવા જ આવે. આપણે ક્યાં લઈ તો જાવ તો કે આજ્ઞા પ્રમાણે છે શિક્ષાપત્રીની. કઈ આજ્ઞા? હવે સૂતક તો સૂતક તો હોય પણ બીજી આજ્ઞા હોય ને તમને ધ્યાનમાં નહીં આવતી, અમને આવે કે શું છે વળી આવે. મહારાજે શિક્ષાપત્રી કીધું છે અશક્ત થાય ત્યારે આપણે સેવાની પૂજા ન થાય તો એ બીજાને આપી, તો જેટલી વહેલી પડે એટલું સારું ને આજ્ઞા. હજી અશક્ત નથી થયું એ પહેલાં દઈ દેવું છે. પણ જે નિયમ હોય એ માળા જપ આ તે બધું મંત્ર લેખન ગ્રંથોનું વાંચન એ બધું થાય છે. બાકી અપવિત્ર પવિત્ર ગમે તે ક્રિયા હોય ભજનમાં કોઈ પ્રતિબંધ મનાય નથી, ભજન દિલ ખોલીને કરવાનું, બસ એમાં કોઈ અવરોધ નહીં. એવી એની સામે તમે બીજા યજ્ઞ યાગાદિક જો, પગ ધોઈ નહીં જવું પડે, દેહ સુધી થયું હોય તો રોજ ધોવું પડે, પગ ધોઈને જવું, કેટલું રાખવું પડે. પૂજા આપણી સવારની કરીએ છીએ, જો ને નાહે પછી કાંઈ અડવું નહીં, ના અડવું નહીં, કેટલા બધા નિયમો લાગુ પડે. પણ માળા જ કરવી હોય, જપ કરવો હોય, જય સીતારામ, કોઈ પ્રતિબંધ જ નહીં. નાહ્યા હોય કે ન નાહ્યા હોય, જન્મમંગલ કરવો હોય ને તો નાહે પછી થાય, ગાયત્રી મંત્ર જપ કરવો હોય ને તો નાહે પછી થાય. મંત્ર કોઈ પણ હોય એ પવિત્ર થયા વગર ના કરાય, એ જાજરૂમ બેઠા બેઠા ગાયત્રી જપ ના થાય, દોષ લાગે. હા, ત્યારે નામ સ્મરણ થાય, ભગવાનનું પવિત્ર નામ, બસ એ સ્મરણ કરો, એમાં નાહ્યા ધોયાનો પણ કોઈ મેળ નહીં. ગમે તેવી આવી પવિત્ર અપવિત્ર ક્રિયા હોય તોય થાય, દેહે અપવિત્ર હોય તોય નામ સ્મરણ થાય. આ બિચારા ભગત સારા હોય પણ દર્દ થયું હોય ને હોસ્પિટલ દાખલ કર્યા હોય, નાવા ધોવાનું કાંઈ ના આવ્યું હોય, પણ એ બીજું ન કરી શકે, પણ ભજન નામ સ્મરણ કરી શકે, એમાં કોઈ એને બાધ નહીં, કોઈ દોષ નહીં એમ. બાકી બીજા તો યજ્ઞ યાગાદી કોઈ નાહ્યા ધોયાના અંતે ને બધું કરો તો દોષ લાગે. રહીદાસજી ચમાર આવે, એનો ધંધો શું? ચામડા ચૂથવાનું, તો બીજું શું કરી શકે એ? ચામડા કરમાવતા હોય ને, એ બધું ગંદુ બધું પાણી હોય ને, પાણીમાં ચામડું નાખીને વળી ચૂંથતા હોય, ભજન કરે, હરે રામ હરે રામ હરે રામ રામ રામ રામ ભજન કરે, બીજી કોઈ ક્રિયા એનાથી ના થાય. તો રહીદાસજી પાસે યાત્રા કર કાશીએ જતો છે સંઘ આવ્યો અને ભાવ છે, તો કીધું બાબા તમે અમારી સાથે ચાલો. રહીદાસજી કે, વાત બહુ મજાની હો, રહીદાસજી કે જો એક તો એવું છે, તમે આમાં સ્વીકારો છો મને કે મારી જવાબદારી લ્યો છો, બરાબર છે, પણ એમાં અમુકને ન પણ હું ગમું, હું રહ્યો ચમાર. એટલે વળી એ કોઈને મનથી એમ થાય કે આ ભેળો ક્યાં લીધો, અને બીજું ત્યાં જઈને પાછા ગંગાને કાંઠે મને બધા અપનાવે નહીં, હું તો જાતિનો ચમાર રહ્યો, એના કરતાં અહીંયા હું રહું ભજન કરું, બરાબર છે. અને બીજું શું છે, કામકાજ બહુ ભેળું થઈ ગયું છે, એટલે ચામડા ચૂથવાનું, એટલે મારે આમાંથી નીકળાય એમ નથી, અને મને બધા બધું સ્વીકારે પણ નહીં, એટલે પણ હું અહીંયા છું, તમે તમારે ત્યાં જાઓ. હણ બાબા તમે આવ્યા હોત તો તમે સંકીર્તન ભજન અમને આનંદ આવ્યો, આ વાત બરાબર, પણ હું નથી આવી શકું એમ, એમ કરો આ એક સોપારી છે ને એ તમે લઈ જાઓ, ગંગા મૈયાને ત્યાં મારા વતી અર્પણ કરજો, બસ આટલું મારું કામ કરજો. લાવો સોપારી લઈ લીધી, યંગ સંઘ ગયો કાશી ગંગાજીમાં નાહવા માટે ઉતર્યા. રહીદાસની આપેલી સોપારી આપવા માટે જે આગેવાન હશે એમણે લીધી, અને ગંગામાને અર્પણ કરવા માટે જે આમ ફેંકવા ગયો અર્પણ કરવા માટે, ત્યાં તો નદીમાંથી એક સ્ત્રીનો હાથ આવ્યો અને સોપારી હાથો હાથ લઈ લીધી, સ્વયં ખુદ ગંગાજીએ સોપારી લઈ લીધી. વિચાર કરો ચમારની, અને ખુદ ગંગાજી હાથમાં આમ સોપારી લઈ લીધી. સંઘ નાહ્યો ધોયા તીર્થો કર્યા પાછા આવ્યા, રહીદાસજીને મળ્યા. રહીદાસજી પહેલું પૂછ્યું, સોપારી તમે અર્પણ કરી? અરે બાબા, જોયા જેવો ચમત્કાર થયો, તમારી સોપારી તો એક સ્ત્રીનો હાથ આવ્યો અને હાથો હાથ લીધી, અહીં ગંગાજી હતા. હે, હા ગંગા, અરે પ્રભુ, હા ભજન કરીએ તો ભગવાન ભાવ પૂરા કરે. પણ એમાં એક બેન હતા ને, એ ઉદાસ, આ બધા હસે ખુશી મજાક કરે, પણ ઓલા બેન જરાય હસે ફોલે નહીં. એટલે રહીદાસજીને એમ થઈ ગયું કે ઘણા મને મારા પ્રત્યે આવું હોય તો આમને પણ આવું હશે, એટલે કીધું, બેન કાંઈ મારાથી તમે દુઃખી નારાજ થયા છો? આ બધાની સાથે આવવું પડે ને, આ લોકોનો ભાવ છે મારી પાસે આવે છે. તો કે ના બાબા, એવું તો નથી, પણ હું ગંગાજી ગઈ, સ્નાન કર્યા, બધું કર્યું, મારું સોનાનું કિંમતી એક કંગન ગંગાજીમાં પડી ગયું, નાતા નતા હાથમાંથી સરકી ગયું, હરખ ઉત્સાહમાં કંઈક ધ્યાન ન રહ્યું. હવે હું ઘરે જા, મારી સાસુ ફાડી નાખ્યો, વાઘ સારો પણ એ સારા નહીં, એટલે મને એની ચિંતા થાય છે કે બાબા આ મારું આ કંગન ગંગાજીમાં પડ્યું, અને ગંગા તો અફાટ જળ, ક્યાં હું, અને મારી તો આખી યાત્રાનો મૂડ માર્યો ગયો મહારાજ. હશે ચહીદાજી કે, એમ ગંગાજીમાં પડી ગયું છે? હા, તો મળી જાય, ગંગાજીમાં પડી ગયું હોય, મારી જો હાથે હાથ સોપારી લીધી હોય તો એ કંગન ગંગાજીમાં પડ્યું છે. હા, ગંગાજીમાં પડ્યું છે, જો પાકું પાકું તો તમને કંગન મળી જાય. પણ ત્યાં હવે પાછા કોણ જાય? પાછા જવાની વાત જ ક્યાં છે? આ કાથરોટમાં હાથ નાખો, ચામડા રંગીને ચૂથવાનું ગંધાતું પાણી, રહીદાસજી કે આમાં હાથ નાખો. અરે બાબા, તમને જો આભડ ચેટ હોય પછી ન થાય, આ કાથરોટ માથ નાખો, કંગનની તો હોય જ ને પેલી લાલચ, એ રવિદાસના ચામડાનું ગંધાતા પાણીના કથોટામાં પેલી મહિલે હાથ નાખ્યો એમાંથી સોનાનું કંગન નીકળ્યું. અને એ રવિદાસજી, પ્રભુજી તુમ ચંદના હમ પાની, જાકે અંગ અંગ બાસ સમાની, પ્રભુજી તુમ ચંદન હમ પાન. આવા ઓગળી જાય છે, બોલો, ભજન કરતા કરતા ઓગળી જાય છે. એટલે ગમે તેવી ક્રિયા કરતા કરતા પણ નામ સ્મરણ થાય છે અને સ્થિતિ ક્યાં ઊંચે પહોંચી જાય. અને ભાઈ નામ સ્મરણ એવું છે, એના માટે કઈ પલાઠી વાળીને બેસવું પડે એવું નહીં. લ્યો બોલો, ગમે તે સ્થિતિમાં પોઝિશનમાં ધંધો કરતા કરતા કરો. આપણે મૂળજી ભગત ખેતી કામ કરતા કરતા ભજન કરે, રીત જેને ભજન કરવું એને ગોઠવાઈ જાય, નથી ગોઠવું એને કઈ નથી ગોઠવાતું.